એટલે સંબંધીઓમાં એક બીજી વાત ચાલી, દ્રૌપદીને કેમ ભૂલાય. એક પ્રસંગ અર્જુનનો યાદ રહી જાય, આ કોઈ કામ થઈ જાય જિંદગીમાં, કે બીજા કોઈ બળ રાખવા જેવા નથી, એક ભગવાનનું બળ રાખવા જેવું છે. બહુ મોટો મેસેજ આ છે. આ કથાઓ કહી કહીને ભલે અંદર હાસ્યરસ આવે છે, બધું આવે છે, પણ ગંભીર રસ એ છે કે ભગવાનના આશ્રય સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી, બીજા કોઈ બળ કામ ના આવે. અને દ્રૌપદીની કથા તો કેવી છે, જ્યારે જુકટુ રમાણું, ચોપાટ રમાણી, એમાં યુધિષ્ઠિર મહારાજ હારી ગયા, દ્રૌપદીને મૂકી દીધી. તમે જોવો બધી મતી જાય ત્યારે ક્યાં જાય. અને પછી દ્રૌપદી એ વખતે રજસ્વલા એક સાડીભર ત્યારે હતા. અને પછી એને દુશાસનને દુર્યોધને મોકલ્યો કે જાઓ પકડીને લઈ આવો રાજસભા. ઓહો, અને ઢસડીને લાવે છે રજસ્વ, ચોટલો જાલીને. એક વખતની મહારાણી કે જેના વાળને ઉચકનારી કેટલી દાસીઓ હોય, આજ એના જ ભાઈઓ પરિવારનો. અને રાજસભામાં પાછું તમે જુઓ, આજનું વાતાવરણ આપણે જોઈએ ને તો ઘણી વાર એમ લાગે કે અત્યારે સારું છે. આવી રીતે કુળ વધુની દશા થાય, ધૃતરાષ્ટ્ર અંધ બેઠો, મહારાજા બેઠા છે, આ કુળ પાછું ઘરની જ મીટિંગ કયો ને. અને એમાં ભીષ્મ દાદા, ઓહો, એની દીકરાની હોવ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ બધા મોટી મોટી હસ્તીઓ, આવું કોઈના ઘરમાં થાય? કોક તો વૃદ્ધ બોલે, કોઈ બોલે. દ્રૌપદીને એમ છે, પાંચ પાંડવો છે મારા, અર્જુન એટલે નામ પડે તો ઇન્દ્રાસન ધ્રુજે. વાત સાચી હો, પાછું જો આટલું કીધું છે એટલે એમ નહીં માનવાનું કે કર્ણને એ પહોંચી ન વળે. અર્જુન એટલે અર્જુન છે, પછી બધી વાત ગહન છે સમજવી. ઘણા લોકો પછી બહુ કર્ણને મળે ખેંચવા એટલે એમ થઈ જાય, એમ નથી. અર્જુન કઈ સામાન્ય નથી, પણ છતાંય વિકટ ઘણું છે. આ કઈ ભીષ્મ સામે ને દ્રોણ સામે ને એમ બધા લડવું ને કરવું એ સામાન્ય નથી. પણ છતાં એક વસ્તુ કહું કે એ બધા હતા ખરા, પણ એ બધાને અર્જુન જુદી જ રીતે પહોંચી એવી શક્તિ હતી. છતાં કઠણ ઘણું સમજવું. હવે એ બધું સમજાવવા જાય તો હું નકામો બહુ મોટો આપ ટાઈમ લે. હવે એટલે દ્રૌપદીને મનમાં બળ છે કે મારા પાંચ પતિ, એક પતિ હોય તોય બળ હોય સન્નારીને, અને આ પાંચ પતિઓને આવા મને કોણ અડાડી ભલે લઈ જાય. છેવટે ભીષ્મ દાદા તો છે જ, દ્રોણાચાર્ય છે, આ બધા તો મારા વડીલો છે, મને શું કરવાના છે. પણ જ્યારે એમાં એમ બોલ્યા દુર્યોધન કે દુશાસન ઉઠ અને નગ્ન કરી નાખ, આ હા હા ભર સ્વભાવ, ત્યારે એમાં કર્ણે ટાપસી પુરાવી છે. વૈશ્યા કો લિજ્જત ક્યા, આટલા બધે બહુ અમુક બોલીએ ત્યારે આપણને પણ ઓલું લાગે. પાંચ પતિ છે ને, કેવી સતીને કેવું લાગ્યું છે, કેવું અપમાન હશે. અને આ બેઠા છે ને ભીષ્મ દાદા બેઠા છે, અને એમાં એમ થાય કે દુશાસન ખેંચી લે સાડી. અરા, કલ્પના કરીએ તો જો રૂવાડા બેઠા થઈ જાય આવી વાત છે બધાની વચ્ચે. દુશાસન ઉભો થયો છે, પૂજામાં હજાર હાથીનું બળ, દુશાસન ને 1000 હાથીનું બળ, એ જમાનાના હાથી, આજના નહીં, 1000 હાથીનું બળ, ભુજામાં બળ દુશાસન ને. ઓહો, એ ઉભો થયો, સાડી પકડવા જાય છે. શું પછી પરિસ્થિતિ થાય સાંભળો તમે. એક છે હરિ, એક છે, અરે એમાં જુદો ના જાણો જરી, એક છે હરિ, એક છે, ઝપટ થી એને ચીર જાલ્યા. બેઠા હોત આ તો દયા કરી, નહી તારે દિલ્હી ની ગાદી એમને રોકીને બેઠા હોતી. પણ મરે જ નહીં, લો ઈચ્છે તો જ મરે, આ કેવું કહેવાય. એક છે હરિ, એક છે, આપણો હરિ સિવાય બીજું કોઈ નથી. જેના ઉપર બળ હતું બધા હેઠા મોઢા જોઈ ગયા, કોઈ બોલી શકતા નથી, કારણ બધા બંધાયેલા છે. એના કારણો જુદા છે, ભીષ્મ કઈ ન, તમને ખબર છે આમ દબાવે, એ દ્રશ્ય જોતા હતા, ખાલી મુઠ્ઠી વાળી હતી ને ભીષ્મ દાદાએ, આ દ્રશ્યના સાંભળ્યું ને, આમાંથી જેમ તરબૂચને નીચોવાને પાણીની ધાર થાય ને, એમ રક્તની ધારો વહીતી ભીષ્મ દાદાને. આ દ્રશ્ય કેમ, વડીલ કેમ આટલી મર્યાદા વાળો, શીલ વાળા પુરુષો ને હોય, એમાં આ થાય, ખાલી આમ આ જોઈને સાંભળી ન શક્યા, ઉઠી ન શક્યા, આ મુઠ્ઠી દબાવી આમાંથી રુધિરની ધારો વહેવા માંડી ભીષ્મ દાદા. આ વર્ણન છે, પણ શું કરે, હે શું કર. યુધિષ્ઠિર મહારાજ આગલે દિવસે મળી આવ્યા હતા એને. હવે બહુ મોટી કથા છે, હું તમને કહેવા જાઉં તો બહુ લાંબુ થઈ જાય. એને પગે પડીને કીધું હતું, કાલ જે કાંઈ સભામાં થાય ને તમે એક શબ્દ બોલતા નહીં, મારા સમજે. આવા બાંધી લીધા હતા, આને બીક ગરી ગઈ હતી. એ આખી મહાભારતની ભવિષ્યવાણી વ્યાસજી આવ્યા હતા છેલ્લે. એને કીધું હતું કે તારા અહીંથી છે ને ભયંકર યુદ્ધ થવાનું છે, ને એમાં તું વચ્ચે તું હોય છે, અને આ ધર્મરાજ તે ગભરી ગયેલા. એ કે મારા અહીંથી રક્તપાત થવાનો છે, અને જીએ કે એમાં હા લડવું જ નથી, એટલે ઝૂકતા હા પાડી. ભાઈ કોઈ હિસાબે એ દુર્યોધન કેમ હા પાડો, લડાઈ જ ન થાય ને એટલે કોઈ હિંસા જ ન થાય, પણ જેમ હા પાડતા કે એમ થઈને ઉભું રહ્યું. તમે જુઓ કે આપણું ધાર્યું થાય, ના પાડી હોત તો ન થયું હોત, પણ એ કે આપણે કાંઈ કરવું નથી. એટલે એને એમ થયું કે આ થાય સવળું નથી થવાનું, શકુની વચમાં કરવાનો છે, બધું જાણતા હતા. તમે કઈ બોલતા નહીં, એ ક્યારે વચન આપ્યું છે કે બેટા ગમે તે થાય હું નહીં બોલો, હવે શું કરવું. એક બાજુ આ થઈ, એક બાજુ યુધિષ્ઠિર છે. આહા, તો ઝપટથી એણે ચીર જાયલા ક્રોધ દુશાસન કરી, ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા અરે મોઢા હેઠા જો કરી, એક છે હરિ એક છે અરે એમાં જુદો ના જાણો જરી, એક છે હરિ એક છે. પાંડવ નારી ત્યારે પુકારી, બહુ નામી હવે આવી બની, વારે ધાજો વિઠલા હવે એ ધ્રોડો દ્વારા ના ધણી, એક છે હરિ એક છે અરે એમાં દુજો જાણો ના જરી, એક છે હરિ એક છે. પણ પુકારતામાં તો મારો વાલો તરત વધાર્યા, પવન વેગે પરવરી, પવનની ગતિએથી આવ્યા, ગરુડ માથે ઈ ગોવિંદ લાવ્યા, ભાર સાડી નો ભરી, એક છે હરી એક છે. એમાં જુદો ના જાણો જરી, એક છે હરી એક છે. નગન કરવા ખેંચી રાયે અને સતીએ સાડી પરહરી, સાડી છૂટી ગઈ. નગન કરવા ખેંચી રાયે અને સતીએ સાડી પરહરી, ત્યાં તો નવા જ રંગની સાવ નવી જ સાડી, દ્રૌપદીને અંગે ધરી, એક છે હરી એક છે. અરે એમાં જુદો ના જાણો જરી, એક છે હરી એક છે. દુશાસન ખેંચતો જાય છે, બીજી ત્રીજી ચોથી પાંચમી શકુની ગણે છે, શકુની ટાંગ પછાડે, સારી હિ કી નારી હે કે નારી હિ કી સારી હે, ક્યા હે મતલા. અને હજાર હજાર હાથીઓની ભુજાનું બળ ધરાવનારો દુશાસન થાકી પરસે લોથ થઈ નીચે પડી ગયો, પણ દ્રૌપદીને વાંકો વાળ પણ થયો નહીં. કામ કોણ આવે એ બસ મેસેજ એ જ છે કે હરી સિવાય આપણું બીજું કોઈ નથી. પ્રભુ તમ વિના મારું કોણ છે, પંક્તિઓ યાદ રાખ્યા જેવી છો, રોજ પ્રાર્થનામાં બોલવા જેવી છે. ભાઈ હું તમને કહું છું ખરેખર, પ્રભુ તમ વિના મારું કોણ છે. પરિવારમાં તમે મા બાપ છો, સંસારના આધાર છો, મારા પ્રાણ તણા તમે પ્રાણ છો, પ્રભુ તમ વિના મારું કોણ છે. કોઈ નથી ભા, ભગવાન વિના બીજો બળ કોણ છે. પણ બીજાના તમે કહો ને, બીજાના બળ રહે છે, હરિનું બળ રહેતું નથી. એ આખા ગામના સૌજી મહેતા, એક બાજુ કાર્તિકી વડતાલનો પૂનમનો સમયો આવે, સહજાનંદ સ્વામીનું ચરિત્ર ન કહું ત્યાં સુધી મને અમીનો ઓડકાર ન આવે. આખા ગામના એ સૌજી મહેતા વડતાલમાં કાર્તિકી સમયો ભરાય, મન વારે વારે વરસે વરસે વાવડ મળે ને તડપે, કાર્તિકના સમયમાં જાઉં, મારા પ્રભુને મારે પરખવો, એને સુણવો, એના ચરણ સ્પર્શ કરવા, એ સાધુડાઓની સેવા કરવી, કથા સાંભળવી, એ મૂર્તિને આંખથી હૈયામાં ઉતારી દેવી, ઓહો આ ખેતી કેમ જાઉં? એક માં વિધવા, હું એકનો એક, મૂકી જાઉં શું કરું? અને ત્યારે જ મોલાત મોસમ બરાબર હોય, એમાં આ વર્ષે ભાઈ બાજરો વાવેલો આખા વર્ષની, એની જે મૂડી ગણો ગરીબ બ્રાહ્મણની એ જ, અને એ વખતના બાજરા ઓજતનું પાણી પીન લીલી જાય ફૂટી ગયેલી અને આખા ઊંટિયા ગરકાવ થઈ જાય તો કળાય નહીં એવા બાજરા એ વખતે થતા, આપણે જોયેલા છે તે દી તો કેવા થતા, આપણે જોયેલા છે દેશી બાજરા, હવે તો હાઇબ્રિડ થઈ ગયો, હવે એમાં થઈ ગયું, સ્વાદે ક્યાં છે? બાજરાના રોટલો તમે ખાતા કપાસિયા ખોળ ખાતા એવું લાગે, આજે એવું છે, ઓલા લીલવણી બાજરા તમે જો ઊંટિયા ગરકાવ થઈ જાય એવા બાજરા, બબે હાથના મોટા મોટા ડુંડા, અને તસી તસીને બાજરો ઠાકોરજી ભરેલો, એક ડુંડું પછાડો પાલી બાજરો ખડખડીને હેઠે પડી જાય, આવો બાજરો ફેલાયણો છે, પાક ઉપર આવી ગયો છે. એક બાજુ કાર્તિકનો સમય આવ્યો છે, હવે સૌજીને એમ થાય છે કે મારે કાર્તિકનો સમય આ વખતે તો જવું જ છે, માં મારે વડતાલ જઈશ. અરે અરે બેટા તું જાય, મારા મારા પ્રાણ મને ગમે પણ આ બાજરો પાક્યો છે, હું ગઈઢી આપણી આ જીવન મૂડી, અને બાજુમાં ભાવરનું આખું ગામ, બેટા તું વયો જાયશ ને કાંઈ નહીં રેવાય, મને પ્રભુ નથી ગમતો એવું છે, પણ તું આ કંઈક ઠેકાણે કરીને હરખું જાય તો સારું, માં એ હું કરવા રહું તો મારો કાર્તિકનો સમયો ન થાય, મારે જવું જ છે, માં રાજી રેજે, હરિનું બળ રાખ. આ જે છે ને, આપણે ક્યાંય જવું હોય, કથામાં જવું હોય, સત્સંગમાં જવું હોય, પૂજામાં જવું હોય, મેં એક હરિભગત હતા એને પૂછ્યું, નામ તો ન દેવાય, મેં કીધું પૂજા કરું સાહેબ, પણ મોસમ હોય ત્યારે નથી થતી, મોસમ એટલે ખેડૂતને જે પાકનો લણણીનો રીપનો સમય આવે ને હાર્વેસ્ટિંગ, ત્યારે મેં કીધું ખેડૂત ક્યારે ભાઈ ન હોય હાર્વેસ્ટિંગ, ઘઉં પછી બાજરું બાજરે પછી આ કપાસ ને જીરું ને આ, તો સ્વામી હાલી જ રાખે, પણ હવે હું કરવું પડે ને, એટલે આ પેલું આ છે, પેલું આ જે થવું હોય થાય, ઓછું પાકે તો ઓછું, ન થાય થાય, એવું આપણામાં આપણે કેટલી તૈયારી કરીએ, ઓછું મળશે તો વ્યવહારમાં ઓછું ચાલશે, પણ મારે કથા વાર્તા સત્સંગ પૂજા પ્રાર્થના, આપણે તો અવાય તો આવીએ છીએ, ના આમાં હું ઘણાને ઓળખું છું, 1760 કામ હોય પીડા મેલી આવે છે સત્સંગમાં કથામાં આવે છે, બીજા ઘણા એવા હશે ભાઈ, હા સગવડતા હોય તો અવાય તાવે, નહીતર ત્યાં સ્વામી કયું નવું કહી દેવાનું છે, નવું કઈ નથી દેતો, પણ તમારામાં જો સત્વગુણ ક્યારેક હશે ને ત્યારે ટીચકું લાગી ગયો તો તમને બાણ લાગી જશે, એ તમારી વાત છે, હા નવું કઈ ન હોય, પણ ક્યારેક તમને સાત્વિકતા હશે, આ અત્યારે આપણે વાત કરી એમાં કોઈને સહેજ અસર ચિનગારી આવી જાય, જયારે દુઃખનો પ્રસંગ આવે ત્યારે યાદ આવી જાય કે પ્રભુ તમે વિના અમારું કોણ છે, એક છે હરિ એક છે, કામ થઈ જાય, હા એ તો ચકમક ને લગાવે, અરે દિવાસળી કઈ ચોમાસું ટાણું હોય તો એ ખડકે નથી પ્રગટતી, આમ લાગે બે ત્રણ વાર કરો લાગી જાય છે, તો પછી બંધાણી હોય પછી માચીસ ન હોય તો પછી દિવાસળી રાખી હોય હંઘરી પછી પથરાહેરી આમ કરે, બે ત્રણ વાર આમ કરે લાગી જાય ને, એમ ક્યારેક સત્વગુણ હોય ત્યારે બાણ લાગી જાય, એટલે ભાઈ આ છે બધું, પણ એ આઘું કરીને કરવું એ બહુ હરિબળ હોય, તો અત્યારે માં હરિનું બળ રાખો, મને જવા દે, જાઓ માં છાવ, સૌજી મેં દાદુ પડી ગયા વડતાલ, આ રેડ ઉપર ભાવરનું ગામ, ચાંદ ભાવર આગેવાન, આમદ ખાન ને મામદ ખાન બધા મુસ્લિમો, નજર હોય કોઈ દેખાતો નથી, વાવડ મેળ્યા કીધો ગયો, આને ચાંદ ભાવર અને બીજા 14-15 જણા એ મુસલમાન ને બધા ભેવાળ થઈ, ગાડા બળદ ગાડા આ બધું કાપડા ને બધું કપડ ને બધું બાંધવાનું હથિયાર વજા લઈને બાજરામાં પહોંચી ગયા, બધા ડુંડા વાદી વાદી ઢગલો કરી, મોટા મોટા ચોફાળ આવે ખબર છે, બહુ મોટા ચોફાળ હોય એ ગામડામાં, ચોફાળ કે કાપડનો મોટો ટુકડો, એમાં ડુંડા નાખ્યા, આખું ખેતર ભાઈ 14-15 જણા રે ઉતરી પડે રહેતા હશે, બળદગાડા લઈને આવ્યા, એ બધા ડુંડા બાંધ્યા, બાજરા બાંધ્યા, પોટલા વાળ્યા મોટા, એ વાળ્યા ચાર 4:30 વાગ્યાનો સમય છે, વડતાલમાં સહજાનંદ સ્વામી પડ્યા હતા પલંગ ઉપર, સડાપ દઈને ચાદર નાખી દીધી. નાજા નાજા જોગ્યા બાજુમાં જાગતા હતા. મારા પ્રભુની ઊંઘમાં કોઈ ખલેલ ન કરે, ભક્તિ તો જુઓ, મારા પ્રભુને કોઈ ઊંઘમાં ખલેલ ન કરે. નાજા જાગતા, હા મહારાજ, માણેક વરણી માણકીને તાત્કાલિક હાજર કરો. અરે મહારાજ પણ, હા જાઓ. દોડતા જઈને બે ઘોડી લેતા આવ્યા. એટલે બીજી તું શેના માટે લાવ્યો? અરે મારા પણ મોજડી, મોજડીની રેવા દે તું, આલે આ ચાદર નાખી દીધી. છલાંગ મારીને માણકી ઉપર સવાર થઈ ગયા. અરે મહારાજ હું આવું છું, તું મને પહોંચી નહીં શકે પણ હું તમને રેઢા કેમ મેલી શકું? અવાય ત્યાં સુધી આવજે, બાકી પાછળ પછી માથાકૂટ કરતો નહીં. સડસડાટ માણક વરણી માણકી ગઈ, વડતાલ બધી ફ્રંકટી મારીને બહાર નીકળી. નાજા જોગે પાછળ માણકી નહીં, પાછળ ઘોડી દબાવી, પણ પાદર આવતા આવતા આવતા આવતા આવતાની પાછળ ગઈ. હા મા મા મા મા કરીને જેમ વિમાન ટેક ઓફ થઈ જાય, અવકાશમાં માણકી ગઈ. ફલ ફલ ફલ ફલ રમવા માંડ. આમ મારા બાપ આજ્ઞા ક્યાં, નાજો ઉભો રહી ગયો, પલકારામાં નીકળી ગયા. હમાંગે ક્યાં તો રસ્તામાં સંકલ્પથી સૃષ્ટિ કરનારો આ પ્રભુ, એને શું છે, અવકાશમાં 15 પાર્ષદો પેદા કર્યા, હાથમાં હથિયાર બન, દોઢ હાથના ભાલા, ભયંકર મોટા લઠ્ઠા બાંબુ જેવા, એવા 15 પાર્ષદો પેદા કર્યા. અને હજી બોલા પોટલા વાળી ઉપાડી ગાડામાં નાખવા માટે બળ કરે ત્યાં જ હમારો બોલ્યો, ખબરદાર. અને ચાંદ ભાવરને ઓલા બધા જોવે ત્યાં તો એક એક ને વીણો, હા બધા લુગડા ધોવે એમ, હા માણા પડા મારી નાખ્યા. અરે બાજરો મૂકી દે, તારા બાપ નો છે, ખંગટી ખવડાવી દીધી. મહારાજ હુકમ કર, મારો મારો, મારા સબ્જીના એક કણ તમારાથી અડાય નહીં. ભૂટીને ભાગ્યા, બળદગાડા ભગવાન દયાળુ લેવા જવા દીધા, લઈને ભાગ્યા, પણ રસ્તો ચિંતા ખબર પડે નહી. લુગણા સહિત બાજરાના એમનમ રહી ગયા, પોટલા એમનમ બાંધેલા પડ્યા. ચાંદ ભાવરને આમદુન મામદુન બધા ગ્યામ બમકારી મારતા. નાજો જોગો વડતાલને પાદરમાં આટા મારે છે, આ મારો પ્રભુ ગયો ક્યાં, અવકાશમાં આવી લીધો. આહ શું લીલા! અહીંયા મહારાજ 15 પાર્ષદો સાથે સૌજી મહેતાના ખેતરમાં આટા મારે છે. હજી આ લણેલો કોઈ લઈ ન જાય, આ તો બધી પ્રજા રાંક કહેવાય, પાછી આવે કોઈ અભિયા લઈ જાય. વિચાર કરો, સૂર્યોદય થયો છે ત્યાં સુધી સહજાનંદ સ્વામી 15 પાર્ષદોને લઈને અને સૌજી મહેતાના ખેતરમાં એની રખેવાળી કરે છે બાજરાની. ડોશીમાં હવાને રાતને ઉઠતા ઉઠતા એને એમ હતું કે છોકરો આમ ગયો છે, હું થોડા મજૂર કરું અને બાજરો લણીને ઘર ભેગો તો કરું. અને મજૂર કરેલા રાતે માડી કઈ આવેલા, એ બધાને લઈ સવારમાં કંઈ શિરામણી કરાવી અને એ બધા મજૂરોને લઈને વાડીએ આવ્યા. એ વાડીએ જે આવે સાફ બાજરો દેખાય ને, આમ તો ડુંડા કપાયેલો. અને માજીએ જોયું, ઘરડી માજી બેસી ઢગલો થઈ ગયા, ભોકે ભોકે રડવા માંડ્યું. એટલે મજૂરો કે, માડી ક્યુ, માડી ચિંતા ન કરતા, અમે મજૂરી નહીં લઈએ, હવે ધીરજ રાખો, જે થયું થવાનું તો થઈ ગયું છે માડી. માડી પણ મારું તો જિંદગી નું ગયું માડી. એમાં મહારાજ માણકી લઈને આવ્યો ફરતા. અરે મહારાજ તમે મા, એ કેવો માકારો કરતા છે મા, હા પોતાના ખેસ થી માજીને આંસુ લૂછ્યા, હા માજી રડાય નહીં, હું બેઠો હોય ત્યાં સુધી તમારે રડવાનો આંસુ તમને ન શોભે, પણ મારા વાલા સાફ થઈ ગયા. માં સાફ નથી થયું, મેં તો ચૌટાઓ પાસે કામ કરાવ્યું છે. હે આ પીડ્યો બાજરો, હે તારે મોટા પોટલા વાળેલા, હા માજી આ બધું વાઢી ગયા તા, પણ તમે પ્રભુ વળતા મને આવતા શિવાર છે. આ બધો બાજરો એમનેમ પડ્યો છે, હાલો ગાડામાં ભરાવી મજૂરો પાસે લઈ ફળિયામાં નખાવી દો, ત્યાર પછી જ હું અહીંથી જઈશ. એ બધો બાજરો મજૂરો લઈ ગયા. મહારાજે માણકીને ફંકટી મારી અને એડી અડાડી પલકારામાં વડતાલના પાદરમાં સહજાનંદ સ્વામી પહોંચ્યા. મજાની વાત તો એ છે ભાઈ, આ વાતને એક વર્ષ થઈ ગયું. તાળો મળે ને નાદા જોગ્યા ને આ મનમાં રાખે છે, તેથી રાતે ગયા ક્યાં પૂછાય નહીં. એમાં એ બધા પાર્ષદો નાદા જોગ્યા બધાય છે. મહારાજ આખા આવે છે, આખા પીપળાણાના માણિકવણી માણકી ઉપર વિરાજમાન છે, સાથે આ બધા નાદા જોગ્યા બધા પાર્ષદો છે. ચાંદ ભાવરના ગામ પાદરથી જ નીકળ્યા અને ઘોડાઓને પાણી પીવડાવવા માટે, પાદર જે હોય ને અવેડા કુવા, એ જ પાણી પીવા માટે ઘોડા ઊભા રાખ્યા. એ વખતે પાદરમાં ઓલો ચાંદ ભાવર, આમદુ મામદુ એ બધા બેઠેલા. ચાંદ ભાવર જોઈને કે મામદુ હ આ ઓલા રાયતુ વાળા નથી, મીઠાશ એમાં છે, રાયતી આવ્યા તહી, આ રાયતુ વાળા નથી લાગતા. આને મહારાજે માણકી ફેરવી, રાયતુ વાળો એ હું, રાયતુ વાળો પોતે. અરે પ્રભુ તમે, હા સૌજી મહેતા જેના નામની માળા જપે છે એ હું, ભગવાન સ્વામિનારાયણ હું પોતે. ચાંદ ભાવર તું આવ્યો તો ને ત્યાં લેવા, લઈ લીધો બાજરો. ચાંદ ભાવર આવીને મહારાજના પગમાં પડ્યા, આપ પ્રભુ છો, પર્વતિગાર છો, ગુના માફ કરજો, પણ મહારાજ બાજરો અમારી પાસે વઢાવ્યો. પ્રભુ હાવ ગાય જેવો થઈ ગયો, પ્રભુ બાજરો વઢાવ્યો એનો તો વાંધો નહીં, પણ અમારા લુગડાઈ રાખ્યા એ તો પાછા દો. મહારાજ કહેજો એ બ્રાહ્મણને દઈ દીધા, હવે મંગાય નહીં, એ હવે કૃષ્ણાર્પણ કરી નાખ્યા. ચાંદ ભાવર કાળા કામ ક્યાં સુધી કરવા છે મહારાજ? જે દીદી તમે ભાઠા મારી ગયા છો ને, આ બહુ સ્વીકાર કરે છે, તમે સમજો ભગવાનનો માર ક્યાંથી. પ્રભુ તમે જે દીદીના ભાઠા મારી ગયા છો ને, ચોરી કરવા જાય છે થતી નથી, હાથ હાલતા નથી, લેવાઈ જાય પાછું મુકાઈ જાય છે, આવું કેમ થાય છે? રામ બાણ વાગ્યા હોય તે બાવર તો હવે ચોરી નહીં કરી શકે, બસ પ્રભુ મારો ઉદ્ધાર થાય એવું કરો, ચોરી તો તું કરી શકવાનો નથી, મારા તને ભાણ ભાઠા લાગ્યા છે, નહીં થાય તો બીજું શું કરું, વ્યસન મૂકી દે, જા તારું કલ્યાણ, આવો સસ્તું કલ્યાણ દેનારો ભગવાન, વ્યસન મૂકી દે, અમે તારું કલ્યાણ કરશું. ચાંદ બાવરને આમદું મામદું પગમાં પડ્યા, વ્યસનનો ત્યાગ કર્યો અને માણેક વર્ણી માણકીને રમાડતા રમાડતા સહજાનંદ સ્વામી આખામાં સૌજી મહેતાને પલંગે આવીને બિરાજમાન થઈ ગયા. આ સહજાનંદ સ્વામી આપણો બાપ છે, આપણો એ સર્વસ્વ છે, હરિનું બળ રાખવાનું આ ફળ છે, બીજાનું આપણે કોનું બળ રાખીએ ભાઈ, કોનું રાખીએ, બીજાનું કામે શું આવે, એમાં કંઈ ટળી હાલે. ભોળાદ ગામમાં આપણે હરિભક્ત બ્રાહ્મણ તે કથા કરે ભાગવતની, એવી ગામ લોકો ભેળું થાય, એક જ નાની વાત કરી દઈશ, બધા લોકો સાંભળવા આવે. ગામના દરબાર લોકો રસ લે ને બહુ, એટલે આ દરબારને ગમે નહીં પાછો, નવું નવું અને આ વેર બાદી બુદ્ધિ થોડી, એટલે આવ્યા કથામાં, અમથા આવે નહીં, આવે અને સીધો હુમલો કર્યો, એટલે ભટજી હા કથા તમે કરો, બાપા જો ને ગાદી ઉપર જ બેઠો, હું જ કરું છું, આ છે ને આ ટીલું કાઢી નાખો, એ બધું ભૂસી નાખો, કંઠી કાઢી નાખો, પછી કથા કરજો, આ ગામનો ધણી હું છું, આ હોય ત્યાં સુધી કથા નહીં, મારે ગામ નથી અભડાવવું, ટીલું કાઢી નાખો, કથા કરો ખુશીથી. ભટજી કે બાપુ ગામ ધણી તમે છો, પણ આ ટીલું જાય નહીં, બ્રાહ્મણનું લોહી પણ જો હામું થયું, બાપુ આ જાય નહીં, તમે કથા ન કરવા દો, આ ઉતરી ગયા, આ જાય નહીં બાપા, આ કાપી નાખો ને પછી જાય, એમ ઉતરી જાય હેઠો, નહીતર આજ મારે હાથે બ્રહ્મહત્યા થશે, ના ઉતરી જઈશ, હેઠા ઉતરી ગયા. ગામ લોક તો પછી બીજું શું બોલે, તમે પહેલાંની પરિસ્થિતિ જુઓ છો, અડે અડે હવે બધા ગરબેગા થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. થોડોક વખત થયો છે ને, તે આજુબાજુના ગામડે ક્યાં ગોપાળાના જઈ ફરતા છે, એમાં એ ઓલો ગામધણી દરબાર જેને કથા બંધ કરાવી હતી ને, એ છે જે કોક સંબંધી છે કે ના તે ગમે તે આવીને સ્વામીને આ બધા સામે બેઠા એમ આવીને બેઠો. એટલે કોઈએ સ્વામીને કીધું, એટલે વાત કરેલી ભોળાદમાં આમ થયું છે. એટલે એમણે કીધું, સ્વામી આપણે ઓલી વાત નહોતી થઈ ભોળાદમાં, એટલે આપણા હરિભગત બ્રાહ્મણના કથામાં ટીલું કાઢી નાખ તો જ કરવા દો ને બધું બંધ કરીને આ બધું અપમાન કર્યું કાઢ્યું. હા, એ દરબાર બેઠા છે એમ. સ્વામી કે જા પછી હું કરી લઉં. એટલે આગળ જઈને પછી ઓલા દરબારને, દરબાર અહીંયા આગળ આવો તો, બે ત્રણ જણા લઈને આગળ લાવ્યા. આવી આવી મોટી મૂછું, છોકરું જોવે તો ફાટી પડે એવો. ઘણા એવા હોય, હમણાં કાંઈ હું આવતો ત્યારે જ એક જણો આવું, આવડી આવડી મોટી મૂછું હોય ત્યારે મને કે કેમ છે સ્વામી, હમણાં આવતા આવતા જ બેઠા હતા, આવડી આવડી આવડી હા એવું મોટું શરીર જે સામે જય સામે. ગોપાળાનંદ સ્વામી તો એ કોણ, ફૂંક મારે બ્રહ્માંડ ઊંધું નાખી દે એના માટે આ હું મકોડી ન કહેવાય. આ તો સંભાળે સમર્થ ટકા ઝરણા કરે. દરબાર તમે ભોળાદના? તો કે હા. તમે ઓલા બ્રાહ્મણ અને હરિભગતને કથા બંધ તમે કરાવી હતી? હા, હું ગામધણી છું તો હું કરાવું. તમે બ્રાહ્મણનું અપમાન નથી કર્યું, તમે મારી વાત સાંભળો તો. વ્યાસજીનું અપમાન કર્યું છે, એ વ્યાસની ગાદી ઉપર બેઠા, વ્યાસજીની ગાદી ઉપર બેઠા વ્યાસજી તુલ્ય. તમે વ્યાસજીનું અપમાન કર્યું છે, તમને જમ મૂકે નહીં? તો એ લોકો કે જમ, જમને હું એકલો પહોંચી વળું. સ્વામી કે તો એકને તું પહોંચી વળે, બે મોકલીશું, બે મોકલીશ જમ, બે મોકલશો, એકને હું પહોંચી વળીશ, એકને મારો ભાઈ પહોંચી વળશે. સ્વામી કે તો ચાર મોકલીશ, બેને હું પહોંચી વળીશ, બેનો મારો ભાઈ પહોંચી વળશે. સ્વામી કે તો હું આઠ મોકલીશ, ચારને હું પહોંચી વળીશ, ચારને મારો ભાઈ પહોંચી વળશે. બાજુમાં એક જણો બેઠો હતો, એ કે હવે શાંતિ રાખો, આ જેટલા બોલશે ને એટલા આવશે. અહીંયા દરબાર અમારે તમને ન કહેવાય, પણ જીભા જોડી ન કરો, આ બોલશે એમ થશે, ભલે થાય. સ્વામી કે જા તઈ જા જા, આઠ જમ આવશે, ભરી પીશ. હવે આ તો ઊભો થઈને પીવો ગયો. ભાઈ થોડો વખત જો ભોળાદમાં એ બેઠો હતો અને આમથી આઠ જમ દૂત આવ્યા, સ્વામીના મોકલેલા, ખાર ખાઈ ગયેલા, પણ આમ સીમાડેથી આવ્યો. આમ આપણે વિમાન આવતું તો આમ આમ ચક્કર લઈને આવે ને, આમ આવ્યો. તે ગામને પાદર કુવે કેટલી બૈરાઓ પાણી ભરતી હતી, એને આ જોયા, ગોથા ખાલી ઉલળી ઉલળી, એક આમ ને એક આમ ને ચીસે ચીસ ને બેભાન થઈને, હોય બાપરે મરી ગયા. પછી શું થયું તમે જાણો, એ આઠે ગયા, ઓલો બેઠો હતો ને ત્યાંથી એમનું ઉપાડ્યો, આવું આવું બને નહીં પણ આ સ્વામીને લીધે થયું, એમનું ઉપાડ્યું આઠે જણાએ. પણ આખા ગામમાં કાટી કરીને નીકળ્યા, કાટીને તમે સમજો, એટલે ઢળડે, અને મરેલું ઢોલ ન ઢળડે એમ ઢસડી અને આમ લેતા જાય. હવે એટલે કોઈને આખા ગામને જમ ન દેખાય, આ ઢળડાય ને એ દેખાય. અને ઓલો રાડે રાડ અને બે લાઈનો ચાલુ, આભી બજારે આમ ઊભી બજારે જાય, ગામ ફફડે. એમનો ગામના ગોંદરેથી ઠેઠ આગળ સીમા ગામ આમ જોઈ રાખે, ઢળતા જઈને ઓલો રાડો રાડ પાડે. પછી અવકાશમાં ઊંચો કરી એક જમે લઈને ફેરવીને ઘા કર્યો, ગામના પાદરમાં જઈને પીડ્યો, ફોદે ફોદા થઈ ગયા, આવડાવડા ફોદા થઈ ગયા, અને વિખરાઈ ગયો, મરીને ખતમ થઈ ગયો. જમદું તો લઈને એના જીવને વૈયા ગયા. ટણી કરાય અપબલ તપબલ ઓર બાહુબલ ચોથા હે બલદાન, અપબલ ભુજાનું બળ તપબલ ઓર બાહુબલ ચોથા હે બલદાન, સુર કિશોર કૃપા તે સબ બલ હારે કો હરિ નામ સુનેરી મૈને નિર્બલ કે બલરામ, સુનેરી મૈને નિર્બલ કે બલરામ. બસ, એટલે ધનનો ગર્વ ન કરવો, અને સ્વજનો ગમે તેટલા હોય તો એનો પણ બહુ એ અહમ ન રાખવો. અહમ એવું નહીં, એનું બળ ન રાખવું, પણ બળ રાખવું સહજાનંદ સ્વામીનું ભરપૂર, કે હું એનો છું એવું બળ રાખીને જીવવાની આ કથાનો સાર છે. એને સોંપવું, એનું બળ રાખવું, તો આપણો ઉદ્ધાર રોકડો રોકડો ને રોકડો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.